भजमोढमते प्राप्ते सन्निहिते मरणे नहि नहि रक्षति दुक्रुय करणे भज गोविंदं भज गोविंदं गोविंदं भज मूढ़मते मूढ़जहि धनागम तृष्णां कुरु सद्बुद्धि मनसि वितृष्णां यल्लभसे निज कर्मोपातम् तं तेन विनोदय चित्तम् भज गोविंदं भज गोविंदं गोविंदं भज मूढ़मते मूढ़ जहि धनागम तृष्णां कुरु सद्बुद्धिं मनसि वितृष्णां यल्लभसे निज कर्मोपातं वित्तं तेन विनोदय चित्तं भज गोविंदं भज गोविंदं गोविंदं भज मूढ़। शंकराचार्य जी महाराज कहे छे, हे मूढ़ धनागम तृष्णां जही ही छोड़ी दे, धननी आगम एटले मेळवानी, वधारे ने वधारे धन संपत्ति मेळवानी अने वधारे ने वधारे रुपया पैसा संपत्ति भेळू करवानी जे वृत्ति छे, लोभ छे, तृष्णा छे, ये तू छोड़ी दे। संबोधन करूं छे आवी रीते जे भेळू करनारा होय અને ધનથી સંતોષ થતો જ ન હોય એ મૂઢ છે। આપણે એ પણ જોઈ લીધું છે આગલા પ્રવચનમાં કે ધન છોડી દેવાની વાત નથી કરી, ધન સંપત્તિ દ્રવ્ય જરૂરિયાત પ્રમાણે વ્યવહારમાં જરૂરી છે, પણ જરૂરિયાત સંતોષાઈ જાય તો પણ સંપત્તિ ભેળ કરવાની જે વૃત્તિ છે, લોભ છે, તૃષ્ણા છે, એ માણસને જતું નથી। અને શા માટે આ બધું ભેળું કરે છે એના આપણે સાત કારણો ગયા પ્રવચનમાં જોયા હતા। પહેલું કારણ એ હતું કે લોકોને વધારે ને વધારે ભોગ વિલાસ કરવા છે, એટલા માટે વધારે કમાય છે ને વધારે વાપરે છે ને વધારે ભટકે છે, વધારે ને વધારે બધું જ્યાં જ્યાં ભોગ વિલાસ, હરવું ફરવું, ખાવું પીવું, ભટકવું, ન કરવાનું કરવું, બધું જ ઇન્દ્રિયોને અર્થે બધે દોડતો ફરે છે। અને ભોગ વિલાસ કાંઈ પૈસા વગર કાંઈ પ્રાપ્ત થતા નથી, તો તરસ લાગી હોય તો એક ગ્લાસ પાણી બધા આપી દે, મફત આપે, બે ગ્લાસ પીવા હોય તો આપે, પાંચ ગ્લાસ પાણી મફત પીવા આપે, પણ કે પેપ્સી કે કોલા કે એવું તો કાંઈ કોઈ આપે જ નહીં, એના માટે તો ખિસ્સામાં હોવું જોઈએ। પેપ્સી કોકા કોલા એ પીવાની જે વૃત્તિ છે, ઈચ્છા છે, એ વિલાસ છે, એ જરૂરી નથી। આપણા વડવા હોય ક્યાં પેપ્સી દેખી હતી, અને છતાંય બધા નિરાયતે સો સો વર્ષની સદી ફટકારી દેતા, જીવતા હતા આરામથી। તરસ એ આવશ્યકતા છે, એટલે પાણીની જરૂર છે, એ આવશ્યકતા છે, પાણી વગર ન ચાલે। ભગવાન બહુ દયાળુ છે, અનાજ વગર ન ચાલે. ઘઉં, બાજરી, જુવાર, ચોખા કંઈક ખાવા તો જોઈએ ને, તો એ ભગવાને સોંઘા કર્યા છે. ને મોતી ને હીરા ને ઝવેરાત એ જરૂરિયાત એવી નથી, એ ભોગવિલાસ છે, એટલે બહુ મોંઘા કર્યા છે. હીરા કણ મોંઘો કીનો, સોનું ચાંદી હીરા ઝવેરાત એ બધા મોંઘા છે, પણ અનાજ ઘઉં બાજરી જુવાર સોંઘા રાખ્યા છે. ભગવાન સમજીને બધું કરે છે. આપણે અવળા છીએ કે દૂધ જેટલું પાણી મોંઘું કર્યું છે, 12 રૂપિયે, 13 રૂપિયે, 15 રૂપિયે પાણીની એક લીટર પાણી આવે ને 1 લીટર દૂધ આવે, એ બધા આપણી અળવિતરાય છે. ભગવાને તો બહુ સસ્તું સાવ ફ્રી ઓફ આપ્યું છે. પણ માણસને બધી જરૂરિયાતો કરતાય વિલાસ બહુ છે. હવે તો કોણ જાણે ફેશન જ થઈ ગઈ, બસ ટેબલ ઉપર બિસ્લેરી વોટર બોય જોઈએ જ, એમ અમારે ચાલે જ નહીં. ચાલે નહીં શું ચાલે નહીં, આ વધારે જેટલી તમે ચોખલિયા થાવ ને એટલું પછી શરીર પછી પેલું થઈ જાય. સીધા તમે પાણી પી લેતા હોય તો શરીર જ એને ડાયજેસ્ટ કરી લેતું હોય તો કાંઈ ના થાય. આ ફોરેનથી આવે આપણું પાણી પીવે તો ડાયરિયા જાડા કાં થઈ જાય અને આપણને કાં ના થાય, અને એને અહીં આવે એટલે તરત જ ભાગવું પડે એવું કેમ થાય છે. બહુ ચોખ્ખું પીવે, 35-40 પ્રકારના બધા ફિલ્ટર્ડ વોટર ના અંતે આપણે ધૂળમાં રખડતા રહીએ છીએ તો કાંઈ બેક્ટેરિયા બહુ લાગી નથી જતા, અને વિદેશીઓ લોકો છી છી કરી જ રાખતા હોય અહીંયા આવે. એટલે વધારે જેટલું જરૂરી સ્વચ્છતા હોય એટલી જરૂરી છે. એવું નથી કે મચ્છર ને કીડા ને મકોડા ની વચ્ચે પડી રહેવું. નાના છોકરાઓ અને એ ધૂળમાં રમવા દેવાય, કૂદવા દેવાય, રખડવા દેવાય, રગદોળા દેવાય, છોકરું રેઝિસ્ટન્સ પાવર મેળવે. હવે ચંદ્રયાન ઉપર મોકલવું હોય એવી રીતે ડબ્બુ રહે, બે આંખીઓ આમ દેખાય ખાલી, આ એને રમવા દો ધૂળમાં, એને પાણીમાં છબછબિયા કરવા દો, કાગળની કિસ્તી બનાવી બનાવીને એને રમવા દો. એટલે અમારો ભાગલો માંદો પડી જાય તો નાખો બાળમાં, માંદો પડી જાય, માંદો આમ પડી જાય ટેવ પાડો નહીં. એટલે પાણી છે જરૂરિયાત છે. જ્યાં સુધી આપણને સીધું સાદું બધું ચાલતું હોય ને ત્યાં સુધી બહુ પેલે રવાડે ચડવું જ નહીં, બિસ્લેરી વગર ફાવે જ નહીં. શું ના ફાવે, સીધું આપણું પાણી જે સારું હોય બધે ચાલે. બસ એ ખોટા ખર્ચા વધારવાના, પછી ટેવ પાડો પછી ચાલે જ નહીં ને. એ તો એવું છે, શરીરને થોડી ખબર છે કે મંદી હાલે છે, સાચી વાત છે ને. એને તો ખબર નથી ને અત્યારે રિસેશન પીરિયડ છે એટલે હવે આપણે પછી આ જરૂરિયાતો ઘટાડવી, એને તો ટેવ પાડી છે એટલે એ તો ડિમાન્ડ કરવાનું જ છે. ભોગવિલાસ બહુ જોઈએ છે એટલે વધારે સંપત્તિ રૂપિયા પૈસા જોઈએ છે, એટલે વધારે દોડે છે ને વધારે વાપરે છે ને વધારે ભેળું કરે છે. એક કારણ, બીજું કારણ એ છે. એટલે એનો સાર એ છે કે જરૂરિયાત ઘટાડો, ચલાવતા શીખવું જોઈએ તો સારું જ છે. બીજું કારણ એ છે કે પૈસો હોય તો એનો વિસ્તાર આપણે ગયા પ્રવચનમાં લીધો છે, આ તો થોડી સમરી તમને મગજમાં આવી જાય એટલા માટે. બીજું કારણ, પૈસો ધૂન વેધું ભેળું કરવા માટે લોકો શા માટે લંચાય છે એનું બીજું કારણ છે કે સન્માન મળે છે. પૈસાવાળાને જેટલું સન્માન મળે એટલું મુફલિસને કોણ આપે છે. પૈસો જાય જ્યાં હોય ત્યાં સર્વે ગુણા કાંચન માશ્રયંતે, બાડો બોબડો હોય તોય લોકો સલામ કરે, શેઠજી પધારે છે. અને બીજો ગરીબ હોય પણ ફૂલ ગુલાબી જેવો હોય તો કે ભાઈ હટો હટો હટો, એટલે લોકો રૂપિયો ભેળો કરે છે. રૂપિયો છે તો સન્માન છે એટલે હોવો જોઈએ, આવી એક ગ્રંથિ થઈ ગઈ. પણ છતાંય જે અંદરથી સંપત્તિથી ભરેલો છે, આંતરિક સમૃદ્ધિ આધ્યાત્મિક સંપત્તિથી જે ભરેલો છે, એને રૂપિયાની સાથે કોઈ સન્માનને લેવા દેવા નથી. આ દેશની અંદર તો લંગોટીવાળાને જ પૂજ્યા છે, શ્રીમંતોની આરતી નથી ઉતારી, ખાલી જે જે કર્યું છે. બાકી આરતી ઉતરે એ બધા ફકીરોની ઉતરે છે, પૂજા થાય છે એ બધા ફકીરોની થાય છે. એની પાસે કાંઈ બેંકમાં બેલેન્સ ન હોય, કાંઈ ના હોય. પૂજા છે એવા જ લોકોને કે જેની પાસે કાંઈ નથી. પણ જેને આ માનસિકતાની ખબર નથી અને અંદરથી ખાલી છે, એ લોકો વધારે ને વધારે સન્માન મેળવવા માટે પૈસો ભેળો કરે છે. ત્રીજું કારણ, અહમ પોષાય એટલા માટે પોતાની એક અહંકારની વૃત્તિ છે, આઈ એમ સમથિંગ, બસ એટલા માટે ભેળું કરે છે. ત્રીજું કારણ અને ચોથું એ, સલામતી માટે, મારે ભવિષ્યમાં હું માંદો પડી જાઉં કે કોઈ તકલીફ થાય કે છોકરાઓ કોઈ બીમાર થાય કે મોટી હોસ્પિટલના ખર્ચા આવે કે કંઈક કોર્ટ કચેરી થાય, એ બધું મનમાં પ્રોગ્રામિંગ કરે છે એટલે થાય. અત્યારે તમારે પોઝિટિવ નેગેટિવ થિંકિંગનું જે બધું છે ને, તે આ બધું એમ કે ભવિષ્યમાં મને આમ થાય તો થાય, એટલે ભેળું કરી રાખે છે સલામતી માટે, કે પડ્યું છે હવે આપણને કોઈ ચિંતા નહીં. પાંચમું કારણ છે પ્રસિદ્ધિ માટે, પૈસાદાર હોય તેની પ્રસિદ્ધિ થાય. વારે વારે જો ને, ઘણા લોકોના બસ એમનો ફોટાઓમાં રિવ્યુ આવ્યા જ રાખે છે ને, હવે પેલો નંબર આ છે ને, ફલાણો આ છે ને, ફલાણો આ છે ને, આટલી સંપત્તિ છે, પ્રસિદ્ધ. છઠ્ઠું કારણ છે શક્તિ પ્રદર્શન માટે, ક્યાંય તાકાત અજમાવવાની હોય તો પૈસાવાળા મેદાન મારી જાય, કોઈને પછાડવું હોય તો એ મેદાન મારી જાય. રૂપિયો છે ને, એ એક વિટામિન એમ કહેવાય છે, વિટામિન એ બી સી ડી ઈ કે એવા બધા હોય, પણ વિટામિન એમ એ ન હોય તો બીજા બધા વિટામિન કામ નથી કરતા. એટલે શક્તિ પ્રદર્શન માટે, વાત એ સાચી ને, હાવ બિચારો મરલખોડિયા જેવો હોય પણ પૈસો આવે તો આમ ટાઈટ થઈ જાય છે, કંઈક તાકાત છે એમાં. કારણ સંતાનો માટે, દીકરા દીકરીઓને વારસામાં વધુ ને વધુ કંઈક આપવું છે એટલા માટે ભેળું કરે છે. પણ આઠમું કારણ છે એ અજીબો ગરીબ છે. એક કારણ એવું છે, બહુ આશ્ચર્યકારી કારણ છે અને બધાથી સુપર છે, એ એવું છે, વાત મૂકી દો. હા, ખરેખર એવું છે કે વાત મૂકી દો, કેવું છે કલ્પના ન થાય, બહુ સરસ. શું છે એ, કે પૈસો એવી ચીજ છે કે તમારી પાસે ગમે તેટલું હોય ઓછું જ દેખાય. અત્યંત આશ્ચર્યકારી, ગમે તેટલું હોય નાનું જ દેખાય, ઓછું જ દેખાય. કેવું ચમત્કાર હોય, નહીતર આ સામે તમને ધૂળનો ઢગલો પડ્યો હોય તો જેટલો હોય એટલો દેખાય, પણ પૈસાનો ઢગલો પડ્યો હોય તો તમને નાનો જ દેખાય. એના જેટલો જ ઢગલો પડ્યો હોય, રૂપિયા સોના ચાંદીનો, તમે આમ જુઓ ને કંઈ નથી યાર, આટલું જ છે, ઓછું જ દેખાય. આ અંતરગોળ ને બહિર્ગોળ કાચ હોય છે ને, બહિર્ગોળ કાચ એવો છે કે જે વસ્તુ નાની હોય એને મોટી બતાવે, બહિર્ગોળ એટલે વચ્ચે જાડો ને છેડે છેડે પાતળો હોય, આમ વચ્ચે ટેપર હોય, કાંઈ પણ રાખો તો તમને નાની વસ્તુ મોટી દેખાય. અને તમારી ડ્રાઇવિંગ ગાડી હોય તો એને એમાં જે લેન્સ હોય અંતરગોળ કાચ હોય, વચ્ચે પાતળા હોય છેડે જાડા હોય, આખી ટ્રક હોય તો એમાં નાની લાગે, નહીં તો એ ટ્રક એમાં કંઈ સમાય નહીં, પાછળ પર્વત હોય તો નાનો તમને બતાડે. ગમે તેવડી મોટી ચીજ હોય બિલકુલ નાની અંતરગોળ કાચમાં બતાડે. એમ આપણી આંખ છે એ એવી ઓટો એડજસ્ટ થયેલી છે કે તમે ભજન કરો, પાંચ મિનિટ ધ્યાન કરો, પાંચ માળા કરો, જરા દર્શન કરો, કથામાં પાંચ મિનિટ બેસો તો બહિર્ગોળ, ઓહો બહુ થઈ ગયું, બહુ થઈ ગયું, આ તો પાંચ માળા કરી લીધી, પાંચ માળા. આના કરતા તો ચકલાના માળા ફેરવી નાખે આમથી આમ તોય વાંધો નહીં, બહુ થઈ ગયું ભાઈ, બહુ થઈ. એક એકાદશી નો ઉપવાસ 20 વર્ષમાં કે 50 વર્ષમાં એકવાર કર્યો, બહુ તપ કરી નાખ્યા. શું કરી નાખ્યું? ઇન્દ્રાસન હલાવી નાખ્યા તમે? થાય છે ને એવું જ છે, થોડું ઘણું દાન પુણ્ય એમ થાય બહુ થઈ ગયું, એમાં બહિર્ગોળ આંખ થઈ જાય છે. અને આ પૈસો જુએ તો તરત ઓટો એડજસ્ટ, અત્યારે આંતરગોળ કચ્છ થઈ ગયા. બસ આટલું જ છે, ગમે તેટલું હોય ઓછું જ લાગે. જગતમાં હજી કોઈ જન્મો નથી કે જેને એમ લાગે થોડું દ્રવ્ય હોય ઓ આટલું બધું છે, હજી સુધી નથી થયું. કેમ લાગે છે? કેમ લાગે છે? સાચું છે ને? બરાબર, ઓછું જ લાગે, ઓછું જ લાગે, હજી બહુ ગરીબ કારણ ઓછું જ લાગે. આપણે જમવા બેસો ને તમને સારામાં સારી વાનગી ભાવતી હોય, તમને કોઈને ગુલાબજાંબુ ભાવતા હોય, કોઈને જલેબી ભાવતી હોય, હમણાં દશેરા ગયા તો જલેબી ગણાઈને બહુ ભાવતી હોય, ગુલાબજાંબુ ભાવતા હોય, રસગુલ્લા ભાવતા હોય, કોઈને મોતિયા લાડુ ભાવતા હોય, કોઈને ચૂરમાના લાડુ ભાવતા હોય, તો માનો ગુલાબજાંબુ રાખો તમે, તમે બહુ ભાવે છે, તમે 5 ખાઓ 15 ખાઓ 20 ખાઓ 25 ખાઓ 30 ખાઓ અરે 40 ખાઓ 45 ખાઓ ગમે છે, ખૂબ ખૂબ પ્રિય છે અને ખૂબ પેટ ભરીને ખાઓ, પણ 45 તમારે પછી આમ આવી ગયું, લિમિટ થઈ ગઈ, અને 46મું કોઈ આપે તો તમે ખીજાઈ જશો. એ ભાઈ એ હવે હદ થાય છે, રેવા દો ભાઈ, હવે શું પછી તો કઈ, હું રાક્ષસ છું તે શું છો તું? તું છો શું? કોઈની પાછળ રહેવા નથી દેતો? આ તે ખાધું નથી, ખાતર પાડ્યું છે. તોય પાછું એમ કે હું રાક્ષસ છું, શિંગડા જ નથી ભાઈ તને, બાકી એ જ છો તું. પણ છતાં એ 46મું આપો તો ખીજાઈ જશે, હવે બસ છે ભાઈ, તો પછી કઈ કઈ આમ હદ હોય કે નહીં? અને 45 ખાવ ત્યારે આમ તૃપ્તિ થઈ જાય, ભાસ ધરાઈ ગયો, હાશ ઓડકાર આવી જાય, અને વધારે આપો તો વધારે છે એમ થઈ જાય, અને ઘા કરી દે. સમજો વાતને, ક્રોધ છે, ભાન ભૂલાવે છે, પણ છતાંય એમાં એવી ક્ષણ તો આવે માણસને થાય, વધારે પડતું થાય છે, આ વધારે છે, આ સારું નથી, એમાં એને લાગશે. કામાદિક વિકારો જે સ્ત્રીઆદિકના વિકારો છે એમાં પણ એવી ક્ષણો આવે કે જેમાં માણસને એમ થાય કે હવે બસ છે, આવું છે, હવે વધારે છે, વધારે પડતું છે, આ બધું એ લાગશે. પણ આ એક લોભ એવો છે, એક ક્ષણ માટે પણ તૃપ્તિ ન થાય, એક ક્ષણ માટે જેમ 45 જાંબુ ખાય ને પછી કેમ એમ થાય, એક ઓડકાર આવી જાય, બે ઓડકાર આવી જાય, બે ત્રણ વિસલિંગ વાગી જાય, બસ છે બસ, એક ક્ષણ માટે પણ આમાં કોઈને તૃપ્તિ થતી નથી, સંતોષ થતી નથી, હા એમ થતું. આ લોભ એક એવો છે, ક્યારે ઓડકાર આવતો નથી, એક સેકન્ડ માટે ઓડકાર નથી આવતો ભાઈઓ. આ લોભ ધન સંપત્તિનો છે એ, અને વધારે પડતું થાય છે એમ તો ક્યારેય થતું નથી, ઓછું જ પડે અને ક્યારેય તૃપ્તિનો ઓડકાર ન આવે એવો આ લોભ છે. કેટલો ભયંકર છે કયો, બીજા બધા દોષોમાં આવું થાય, અતિરેક સમજાય, પણ લોભમાં અતિરેક ક્યારેય લાગતો જ નથી, જેટલું આવે જેટલું મળે તો ઓછું જ પડે, ઓછું જ પડે, ઓછું જ પડે. 60-70 વર્ષ પહેલાંની અમેરિકાના ધનપતિની વાત છે. એ ધનપતિ અમેરિકાનો એ વખતનો સૌથી મોટો ધનાઢ્ય વ્યક્તિ હતો, અને એનું નામ હતું એન્ડ્રુ કાર્નેગી. બહુ ગરીબ અવસ્થામાં મોટો થયો, પછી તો એવી સંપત્તિની કૃપા થઈ, નસીબ ઉગડ્યું જ્યાં હાથ નાખીને આ પૈસો મળે. ઘણા એને ઉદ્યોગો કર્યા, સ્ટીલના ઉદ્યોગમાં વિશેષ પડ્યા, બીજામાં પડ્યા, પણ ખૂબ કમાયો. એ વખતે આજથી 60-70 વર્ષ પહેલાંની વાત કરો, સૌથી ધનાઢ્ય વ્યક્તિ અમેરિકાનો, એની પાસે $10 અબજ હતા, $10 અબજ, સૌથી મોટો ધનાઢ્ય વ્યક્તિ હતો એન્ડ્રુ કાર્નેગી, અને શૂન્યમાંથી સર્જન, રાતિ પાઈ નહોતી, અને માણસ આટલું કમાયો ને, અમેરિકાનો સર્વશ્રેષ્ઠ ધનાઢ્ય વ્યક્તિ. એ હવે મરણ પથારીએ છે અને પત્રકાર એનો ઇન્ટરવ્યૂ લેવા આવ્યો છે. પત્રકારે એને પૂછ્યું કે તમે શૂન્યમાંથી સર્જન કર્યું છે, અમેરિકા માટે તમે એક યુનિક હિસ્ટ્રી છો, આજ આટલું બધું ભેળું કર્યું, આટલું કમાયા, તમારા જેવો કોઈ સફળ વ્યક્તિ નથી, તમને કેમ લાગે છે? એન્ડ્રુ કાર્નેગી એકદમ ગુસ્સે થઈ કે હું સફળ, મારા જેવો દુનિયામાં કોઈ નિષ્ફળ વ્યક્તિ નથી. પત્રકાર આમ હલી ગયો, શું તમે વાત કરો? તો કે હા, કઈ રીતે? તો કે મારી મહત્વાકાંક્ષા એમ્બિશન હતી કે મારે જીવન દરમિયાન 100 અબજ ડોલર ભેળા કરવા છે, પણ હું 10 અબજ જ ભેળા કરી શક્યો, 90 અબજ ડોલર ભેળા જ ન કરી શક્યો. મારા જેવો નિષ્ફળ વ્યક્તિ કોઈ નથી. શું કહેશો તમે આને? બધા એન્ડ્રુ કાર્નેગી જ છે. કોઈને એમ થતું નથી કે બહુ થયું. સારી ભાષા વાપરીને પછી દુનિયા એને પિતાજીના ડ્રીમ્સ ને ફલાણાના ડ્રીમ્સ ને આ મારે આટલું બાકી હતું, હવે મારા પુત્રો કરશે ને આ બાકી છે, મારા પુત્રો કરશે, પણ એ બધી ધન લાલસા કોઈને છોડતી નથી, તૃપ્તિ થતી નથી. ઓછું જ લાગે. સમજવાનું છે આ, સમજીને કે આપણે એમાં જ છે ને, આ એક માયાના પ્રવાહમાં જ છે, તો આપણને સંતોષ થાય છે, હાવ થાય છે કે નથી થતો? બસ વધુ ને વધુ વધુ ને વધુ વધુ લોભ એવો છે, ધન એવું છે, આ દ્રવ્ય જ એવું છે. રૂપિયો જોયો નથી કે તરત જ આંખ અંતરગોળ થઈ જાય, કાંઈ નહીં હોય. નહીતર જ્યારે ધંધામાં પડ્યા હોય કે શરૂઆત હોય ત્યારે ખિસ્સામાં રાતી પાઈ ન હોય એવી દશા હોય, માગ્યા ચપ્પલ પહેરતા હોય, ઘસાઈ ગયા હોય તો ડાબા પગનું જમણામાં, જમણાનું ડાબામાં પહેરીને ચલાવતા હોય એવી દશા હોય, પછી કરોડો આવે પણ તોય ઓછું જ પડે, એને શું કહેવું? એ માણસનો વાંક છે, નથી એમ આપણે નથી કહેવું, પણ હકીકતે આ કાંઈક એવું જ છે કે ઓછું જ લાગે. તમને નહીં, સાધુ સંતોને પણ ઓછું જ લાગે. કાંઈ ન હોય, રહેવા માટે એક માંડ ઝૂંપડી હોય, પણ પછી મોહલા તો થાય તોય એમ થાય કે હજી ઓછું જ છે. એટલે મહાભારતમાં યયાતિના મુખેથી વચનો આવ્યા છે કે કોઈ લોભીને આખી પૃથ્વીનું દ્રવ્ય આપી દો તોય એમ નહીં કે મને સંતોષ છે. આખી પૃથ્વીનું દ્રવ્ય આપી દો, કેટલું થાય આખી પૃથ્વીનું, તોય એમ નહીં કહે કે મને સંતોષ છે. તો એને એમ થશે કુબેરનો ખજાનો તો બાકી છે, ઓછું જ પડશે. ચેતવણી આપે છે આ જે બધી જે વાતો કહેવાય છે ને, ચેતવણી આપે છે માણસને કે પૈસો સંપત્તિ એવી છે. એટલે સમજવાનું છે ઓછું જ પડે. આ તમે રાજકારણીઓ જુઓ, લાંચિયા અધિકારીઓને જુઓ, એની પાસે 2-5 કરોડ હોય છે, 5,000 કરોડ, 10,000 કરોડ, 15,000 કરોડ, 20,000 કરોડ આવા રૂપિયા હોય છે એની પાસે, અને છતાંય દી આથમે ને દી ઉગે ને દી આથમે ત્યાં સુધીમાં કરોડો પાછા ચાવી જાય છે, ગરીબોના અનાજ ખાઈ જાય છે, એના પેટ ઉપર પાટું મારીને કટકીઓ કરીને એ 5-5, 2-2, 3-3 હજાર કરોડના કૌભાંડ કરીને ખાઈ જાય છે. ખાવાનું તો 2 રોટલી જ છે નહીતર. ઘણી વાર આપણને આમ બિલકુલ તટસ્થપણે આપણને વિચાર કરવા બેસીએ તો એમ લાગે કે આને આટલું બધું ક્યાં નાખવું હશે, એમ કરોડો ગણાય નહીં એટલું પડ્યું છે, તો હવે તો તમે ગરીબોના ગળા કાપતા બંધ થાવ. હવે એના તો એના ચોખા, ઘઉં, ખાંડ, રેશન, આ અનાજ, કઠોળ, એમાંથી હવે તો ખાવાનું છોડો, તૃપ્તિ છે? કેવું આશ્ચર્ય છે, જરાય એમ નથી થતું. હા, અને કેવી કટકી તમે આ કલગીને એ જોવો તમે, કેટલા રેવન્યુ સ્ટેમ્પના બધા કૌભાંડો થાય, હજારો કરોડ, એમ હજારો કરોડોના કૌભાંડે. આ આપણે અમદાવાદનો હમણાંનો પેલો મહાઠગ અશોક જાડેજા, એ મહાઠગ ને ઓલા અતિ મહાઠગ દેનારા, એકના ત્રણ કરવા જો, એની લોભવૃત્તિ જો, ધીરનારા કરોડો ધીરે, અને એને એક કરોડ કે દસ કરોડ કે પચાસ કરોડ આપીને પાંચ, એને ત્રણ ગુણ્યા પાંચ, એને 150 કરોડ કરી લેવા છે રાતોરાત. 150 કરોડ, 100 કરોડ કે 50 કરોડ છે, અમે ધીરે છે ને એમાં મૂકે છે, તો 50 કરોડ ઓછા છે, તું શું ચડિયું વગરનો રખડે છે? તારે કોઈના દીકરા દીકરાને લગ્ન રખડી પડે છે કે હજી આરે એકના તીન કરવા છે? અને અશોક જાડેજા પાસે કાંઈ ન હોય, માનો થોડા શરૂઆતમાં હશે જે કાંઈ છે થોડું ઘણું, પણ થોડા ઘણા એ 5-25 કરોડ ભેળા કર્યા હોય તો એના વ્યાજમાંથી જલસા ના કરત. 50 કરોડ મૂક્યા હોય તો મહિને 50 લાખ આરામથી આવત. 50 લાખ એના દાદા દાદી હાથ પેઢી વાપરે તો ક્યાં ખૂટે? 3 પેઢીના જણા જીવતા હોય એ બધા એના ખર્ચા કરે તો મહિને 50 લાખ વાપરી શકવાના છે. પણ હવે એને જો ઓછું જ પીડ્યું, ઓછું જ પીડ્યું, હાલ્યો જ ગયો, હાલ્યો ગયો, હાલ્યો ગયો, છેલ્લે હલવાઈ ગયો, ઓછું જ પડે. આ ભૂકંપ થયો, ભુજની અંદર ભૂકંપ થયો, તો એક જણો અહીંથી અમદાવાદથી ત્યાં ગયો અને ઘરમાં ઘૂસી ઘૂસીને બધી પડી ગયા હોય ને એમાંથી બધા સોનું બધું લઈ લઈ અને થેલીને ખિસ્સા ને એમાં ભરીને લઈ આવ્યો, ઘરે આવીને ઠલવી ગયો. અમુક બહુ જાજા તોલા એમ, હજારોનું કરોડોનું સોનું લઈ આવ્યો. પણ એટલું જ જોયું, બસ એટલું જ આવ્યું, બીજો વાર ગયો, બીજી વાર જઈને પાછા એ ખિસ્સા ને થેલીને ભરી આવ્યો. ત્યાં તો હવે ઢગલા જ હોય, પછી તો કોઈ રોકનારું તો છે જ નહીં, જે ઘરમાં ઘરે કાંઈક તો હોય, અંધારી રાતે ઘૂસીને લઈ આવે તો પાછો એવી રીતે થેલી ભરીને લઈ આવ્યો. ક્યાં જાય, કરોડો રૂપિયાનું સોનું લઈ આવ્યો ઘરેણા, ઘરે ઠેલ્યું એની માથે ઢગલો કર્યો. આજે આટલું ત્રીજી વાર ગયો અને એ બાજુ ફંફસતો હતો, એમાં પછી મિલિટરી વાળા નજરમાં ચડે, હે શીડિંગ દિંગ, એક ગોળી મારી ત્યાં ત્યાં પડી ગયો, સોનું અહીં પડ્યું રહ્યું, ઓલું ત્યાં પડી ગયું. હવે ઓછું જ પડે, એટલું જ લાવ્યો. હવે આટલું તારે એ કાંગળીમાં હોલ ત્રાંબાની વીટી નહોતી, અરે તું હાવ મફતનું આ લઈ આવ્યો છો. પણ બહુ ગજબ છે એમ, આ વાત સમજવા આવી ને, બહુ કઠણ છે. આ રેડીમેડ ગાર્મેન્ટ્સ હોય ને, એના સ્ટોરમાં 2-3 ચોર ગરી ગયા રાતે, દિવસે નો રાતે ગરી ગયા. પછી એમાં સારા સારા કપડાં બધા, પેન્ટ ને શર્ટ ને શૂટિંગ આ બધું જે હોય ને, બધા આખી જોડી બધા એ બધા જોવે, પણ એમાં ટીકડી મારી, ટેગ મારી હોય ને પ્રાઇસની, એ જોઈ જોઈને લે, કિંમતી હોય એ જ લે ને, શું કામ સસ્તું ના ઓલું લે, એટલે કામ 1500નું કોઈ 2500નું ને એવા બધા શર્ટ ને પેલા જીન્સના પેન્ટ ને આવું ને તેવું બધું ઉપાડે. એમાં એક જણા એમ જોયું તો એક શર્ટ આમ ચિથરા જેવું અને ટેગ મારેલી 1200 રૂપિયા, એટલે ઓલા બીજાને કે હે અહીં આવ્યું તો આવું ચિથરા જેવું 1200 રૂપિયા મારા બેટા લૂંટવા જ બેઠા છે ને. એટલે તે તમે અહીંયા શું આવ્યા છો? મારા બેટા કે લૂંટવા જ બેઠા છે, બહુ ગજબ છે. ઓછું જ પડે, ઓછું જ પડે ભાઈ, ઓછું જ પડે, બહુ ગજબ. આના પર જેટલો વિચાર કરો ને એટલું તમને આશ્ચર્યમાં ડૂબાડી, ઓછું પડે. જૂનાગઢમાં આપણે મહાપુરદાસ સ્વામી થયા, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બે ના શિષ્ય ગણાય, મહાસમર્થ, એમનું પુસ્તક એમના હાથે લખેલા, એમના બધા પ્રસંગો અદ્ભુત છે, એ પુસ્તક અદ્ભુત છે. હજી મળતું હોય તો ઘરે વસાવી લેવા જેવું ખરું એવું, કારણ કે એ અત્યંત મહિમાપ્રદ વાતો છે. એ મહાપુરદાસ સ્વામી, સહજાનંદ સ્વામીને 12 વર્ષની ઉંમરે એમણે ખૂબ દર્શન કર્યા છે એવા, અને ગોપાળાનંદ સ્વામીની ખૂબ સેવા કરી, સત્સંગ કર્યો, ગુણાતીતાનંદ સ્વામીની ખૂબ સેવા અને સત્સંગ કર્યો એવા, અને સમાધિ નિષ્ઠ, થપાટ મારીને સમાધિ કરાવી દીધી એવા. આંખ ખોલે ને બંધ કરે સહજાનંદ પ્રભુ જ દેખાય, ત્રિકાળમાં દ્રષ્ટિ પહોંચે. એ મહાપુરદાસ સ્વામી જૂનાગઢ મંદિરમાં એને આસને સુવે રે. એક બિચારો ગરીબ હરિભગત કડ્યો, બહુ ગરીબ, એટલે એને એવું કે આ મહાપુરુષ દાદજી સ્વામી ખૂબ પ્રતાપી છે, સેવા કરીએ રાજી થઈ જાય તો ગરીબાઈ જાય, આ ખાવા પીવાના ઠેકાણા નહીં, સાધુ રાજી થાય તો થાય, એ વગર મારું દારિદ્ર મીટે એમ નથી. એટલે બિચારો રોજ સેવા કરે, પગદબ રાતે આવી જ જાય, સાંજે આવે, સ્વામી સુવાનો સમય થાય એટલે એટલે બેસે અને બિચારો પગચંપી કરે. સ્વામી કંઈ બોલે નહીં, પણ એ તો આમ આવે ત્યાં એનો અંતર ત્રિકાળ જ્ઞ છે એ, અને ઈચ્છા છે ભલે બિચારો સેવા કરે, બિચારો કચરે શરીર સામે ખૂબ સેવા કરે. હવે એવી રીતે 10-15-20 દિવસ થયા, 21મો દિવસ હશે ને રાત હશે ને 11-1 વાગ્યાનો ગજર ભાંગ્યો હશે, અને સ્વામીને એમ થયું કે માળો રોજ આવે છે, 21 દિવસ થઈ ગયા મનખા લઈને આવે છે, મારે કંઈક દેવું જોઈએ ને, એ કદાચ એવો વિચાર આવ્યો અને મહાપુરુષ દાદાજીને વેળ ચડીને એકદમ બેઠા ત્યાં, એ અગજા માગી લે, માગી લે, તારે જોઈએ એટલું માગી લે. હવે અચાનક આવી એને કલ્પના નહીં, આવી કલ્પના નહીં કે મને સ્વામી કોરો ચેક આપશે, માગી લે તારે જોઈએ એટલું માગી લે. ઓલો કે હે સ્વામી 1000 માગું, 2000, અરે પાપ માગી લે તું જલ્દી, હે સ્વામી 5000, 5000, 10000, અરે તને કહું છું માગી લે, હે સ્વામી 5000 માગું, અરે તું માગી લે તને કહું છું, અત્યારે મને આમ વેળ ચડી છે, 50000 માગી લો, તારે માગવું એટલું માગી લે, સ્વામી 1,00,000 માગી લો, તારે માગવું એટલું, હે સ્વામી 2, સ્વામી ગાશ ખુઈ ગયા લાંબા થઈ. બોલ્યો કે સ્વામી હવે પતી ગયો, હવે બે જયારે વેળ આવે ત્યારે કેજે, માગ્યો હોત તો અત્યારે જે માગ્યો હોય દઈ દેત, પણ હવે 5માંથી 1,00,000, 2,00,000 પહોંચ્યો તો નિર્ણય ન કરી શક્યો, ઓછું જ પડે. હવે એ જમાનામાં 2,00,000 ક્યાં જાય, પણ તો મૂર્ખો તમે જુઓ, એ મૂર્ખા આપણે જ છીએ પાછા. લ્યો 2,00,000 વિચારી લ્યો, અને બોલ્યા કે જી માગી લે તો વિચારવા રહ્યો, હજી શું માગું. આ વાત ઘણા વર્ષ પહેલા હું એક જગ્યાએ કહેતો હતો, ત્યાં સભામાંથી મને એક જણો કે મને કે સ્વામી ઉભા રે ઉભા રે, એ હરિભગતને અક્કલ નહીં હો, મેં કીધું એ તો નહીં જ તો, મેં કીધું તમારે કેવું છે શું, મને કે હું હોઉં ને તો હું આવી માથાકૂટ ન કરું, હું તો મેજિક બોક્સ માગી લઉં કે ગમે એટલું કાઢો ખૂટે જ નહીં. લ્યો ઓછું જ પડે, ઓછું જ પડે, હવે મેજિક બોક્સમાં પૂગ્યો. લ્યો મેં કીધું ના પડે હો તો તમને સંતોષ ન થાય, મને કે શું સંતોષ ન થાય, જેટલું કાઢો એટલું ખૂટે જ નહીં, એવો બોક્સ માગી લઈએ પછી સંતોષ ને, માં શું ખૂટવાનું જ નહીં. મેં કીધું ના પડે, સંતોષ થાય જ નહીં તમને, અરે પણ ખૂટે જ નહીં એવું માગી લીધું છે તો. મેં કીધું ના થાય, સંતોષ ના થાય. એક વાત સાંભળો, મેં કીધું, મને કે સંભળાવો, મેં કીધું જો એક જણો ગામડિયો ગામમાંથી બાજુના મોટા શહેરમાં ખરીદી કરવા માટે જતો હતો, મેં એને વાત કરી આ, એટલે ખરીદી કરવા જતો હતો, એટલે કોઈએ કીધું કે ભાઈ તું ત્યાં શહેરમાં જાય છે, પણ શહેરના લોકો બહુ છેતરપિંડી કરે, ચીટિંગ બહુ કરે, દુકાનદારો તો મહાકરા ફાટ હોય, અને તું ધ્યાન રાખજે. તમે શું ધ્યાન રાખો, તો કે એ જે ભાવ કહે ને એ ડબલ જ હોય, એટલે તારે છે ને એ અડધો જ સમજવો, કોઈ પણ વસ્તુ તને 100 રૂપિયાની કહે ને તો તારે સમજવું 50 રૂપિયા જ હોય એની કિંમત. આપણી જેવા ગામડિયાને જોઈને એ લોકો ડબલ જ ચડાવીને વાત કરતા હોય છે, એટલે તું બહુ સમજીને વાત કર, ખરીદી કરજે. બરાબર છે, એ છેતરે ડબલ જ કરે એમ ને, પહોંચી વળું. તે ગયો, એને પહેલાં એને છત્રી લેવી હતી, ગામડાનો માણસ હોય હોય ને હોય, એને જરૂરિયાત શું હોય, તમારી જરૂરિયાત કે ને ચોમાસામાં છત્રી નહીં, એટલે એક દુકાને જઈને ઉભો રહ્યો કે ભાઈ છત્રીઓ પડેલી જગા મગા બધી, આવો પટેલભાઈ આવો, એક છત્રી લેવી છે, હાલ્યો ને. ઓલો હજી દુકાન ખોલતો જ તો, અને પટેલ પહોંચ્યા, છત્રી લેવી છે, સારું જોઈએ લઈ લો, તો આ બહુ સારી છે, કેટલા રૂપિયા? 40 રૂપિયા. પટેલભાઈ આમાં બીજું શું હોય, 40, 20માં દો તો લો, સીધું ને કાપી જ નાખ્યું. ઓઈલો કે ભાઈ ખેડૂત ભાઈ 40 રૂપિયાની વાત તમે 2-5 રૂપિયા ઓછા કરવાની વાત કરો તે વ્યાજબી ગણાય, પણ તમે સીધા 20 કરી નાખો, 20માં આપો તો જ લેવી છે, નહીં તો લેવી જ નથી. ઓલું ગાંઠ વાળી દીધી હતી ને પેલા એ કે આ લોકો ડબલ જ કરે, એટલે હાફ કરીને જ વાત કરે, આ 20માં આપો તો જ લેવી છે. તો એટલે કે 20માં ના પોસાય, જાઓ જાઓ તમે આ ક્યાં બધા અત્યારમાં બોણી કે ને પ્રથમ ગ્રાહકને બોણી ક્યાં બગાડી તમે. એટલે ખેડૂત હાલતો થઈ ગયો, દુકાનદારને એમ થઈ ગયો કે મારો પહેલો જ ગ્રાહક શુકનમાં જ બગડ્યું કહેવાય, મૂવા હવે જ આવા દો ને, બોણી તો બગાડવી નથી. આખા દિવસમાં જો સારું થઈ ગયો હોય, પહેલો ગ્રાહક સારી રીતે વધાવ્યો હોય તો પછી આખો દિવસ તો એવી માન્યતા, એમ પેલા ગ્રાહકમાં જેવું જે કંઈ ને જવા ન દે તો આવું છે. એટલે કીધું એ પટેલભાઈ આવો આવો લઈ જાઓ લઈ જાઓ 20માં, હવે 10માં દેતો જ લઉં. અરે બાપા ક્યાં 40 ક્યાં 20 ને છતાંય 10? તો ના મને ખબર પડે છે, 10માં આપો તો જ હવે હવે જાઓ તમે હવે જાઓ. મારી બોણી બગાડી છે, આખી જિંદગી યાદ રહી છે, પણ મારે છત્રી નથી તો મારે ક્યાં લેવીશ, હું તો બીજી દુકાન ગોતીશ, મારે આખો દી રખડવાનું છે. હાલ તો થઈ ગયો, પેલાને એમ છે કે આ બોણી બગડે છે, એને કીધું એ પટેલભાઈ આવો તમે 10માં લઈ જાઓ, 5માં દેતો જ લઉં. લે બહુ કરી બાપા તમે, 5માં ના હોય જાઓ જાઓ હવે જાઓ. ત્યારે ઓલે હાલતો થઈ ગયો, ત્યાં વળી આને થયું કે હવે આ બોણી જ મુહૂર્ત જ બગડે શુકન, એટલે કીધું હાલો પટેલભાઈ લઈ જાઓ તમે 5, 2.5 રૂપિયા દેતો જ લેવી, 2.5 રૂપિયા જ. હવે કેવો ભાભો હશે, 2.5 રૂપિયામાં દેતો જ લેવી છે. ને ઓલાને એવી ખીચ ચડી, એટલે કે 2.5 નથી દેવા, મફત લઈ જાઓ, 2 આપો. બધી વાત આમ જ લ્યો, એને એમ છે કે આ ખોટા જ હોય, ડબલ જ કરતા હોય, એટલે કે મફત આપતો તો 2 આપ. થયો સંતોષ? મેં કીધું તમે મેજિક બોક્સ માગી લ્યો તોય તમને પછી એમ થાય કે એક મારી દીકરી માટે માગી લીધું હોત ને તો કામ થઈ જાય. અને પછી એમ થાત કે દીકરી માટે તો માગ્યું, પણ એક ત્રીજું બોક્સ જો મારા શાળા માટે માગ્યું, મારા નહીં ઓલાની વાત કરું છું, જો એ શાળા માટે એક માકી લીધું હોત તો ઘરવાળા વગર કીધે રાજી થઈ જાત. પછી એમ થાત કે દીકરાને દીકરા માટે માગી લીધું હોત, મામા માટે માગ્યું હોત, ભાણિયા માટે માગ્યું હોત તોય તમને સંતોષ થાત નહીં. ચૂપ થઈ ગયો કે વાત સાચી, પેલો વિચાર તો એ આવે કે બેન માટે માગી લીધું હોત, દીકરી માટે માગી લીધું હોત, થાય જ ને કે દીકરી સુખી થાય બીજા, એને એક આવું મેગી બોક્સ આપી દીધું હોય તો, મેગી થાય છે ને, વિચાર આવે છે ને, બસ ઓછું જ પડે, સંતોષ થાય જ નહીં. એક જણાએ એવું શિવજી ઉપર તપ કર્યું, આ લોભ છે ને એ લોભી ભગત ભટકાઈ જાય ને ભગવાનને ગોટે ચડાવી દો, એવું તપ કર્યું ભાઈ આકરું ઊંધે માથે રહી. શિવજી તો ભોળા દેવ તે તરત પ્રસન્ન થયા, માગો માગો ભૂદેવ માગો, શું છે બસ આ પ્રસન્ન થાવ, તો હું પ્રસન્ન થયો છું, માગી લે 3 વરદાન માગી લે. શિવજીએ ત્રિનેત્ર ને 3 વરદાન માગી લે, જા જે જે માગશે જે માગો એ આપો, જે માગું એ આપશો, હા હા જે માગ આપી 3 વરદાનમાં માગી લે જે જોઈએ. સારું પ્રભુ 5 સરસ મજાના વિશાળ મહેલ જેવા બંગલા મને આપો. તથાસ્તુ. શિવજે ડમરું વગાડ્યો, ડમ ડમ ડમ ડમ ડમ ડમ ડમ ડમ, 5 વાર વગાડ્યું, 5 બંગલા તાર તરત ચણાઈ ગયા, આમ ડમ ડમ ડમ ડમ કર્યું. બીજું વરદાન માગી લે પ્રભુ, 500 એકર જમીન, 500 એકર, એ 500 એકર જમીન આપી દો. શિવજી કે તથા છો, ડમ ડમ ડમ ડમ ડમ 5 વાર વગાડ્યું, 500 એકર ના સર્વે નંબર થઈ રિપોર્ટ થઈ તૈયાર થઈ ગયા બધા. ત્રીજું વરદાન માગી લે, ત્રીજું વરદાન મહાદેવજી એ માગું છું, જ્યારે હવે ફરીથી માગું ત્યારે 3 વરદાન દેજો. શિવજી નો નશો ઉતરી ગયો અને મારો દર વખતે આવું કરે, 2 વરદાનમાં જોઈએ માગે, ત્રીજામાં કે હું માગું ત્યારે 3 વરદાન દેજો. હજી શિવજી છૂટ્યા કે નહીં મને નથી ખબર, ઓછું જ પડે ઓછું જ પડે, ગમે તેટલું થાય પણ ધન સંપત્તિ નો સંતોષ ક્યારે થાય નહીં. આ બહુ મોટું અજીબ કારણ છે કે માણસને દ્રવ્ય ક્યારેય વધારે પડતું લાગતું જ નથી, એટલે વધુ ને વધુ ભેળું કરે છે. પણ ભાઈ, એ જેના માટે ભેળા કર્યા, આ આઠ કારણો થયા ને, બીજા તો છે પણ હવે પછી બહુ ઝીણા કાંતવાની જરૂર નથી, બધા આઠમાં આવી ગયું. આ જે કારણો માટે એને આ પૈસો ભેળો કર્યો, જેને ગમે તે એક્સવાઈડે, તમે કે બીજાએ, એ જે કારણો જે હેતુ માટે એમણે કર્યો, એ હેતુ સિદ્ધ થાય છે એટલે મૂઢ કહ્યા છે. હેતુ સફળ થતો હોય તો શંકરાચાર્યને ક્યાં વાંધો છે? ચાલો પેલું ઉપાડો, ભોગવિલાસ છે તો એને સુખ માટે કરે છે, સુખી થાય છે? પૈસા વાળાને પૂછી લે, તમારી પાસે ઓછું હતું ત્યારે તમે જેવા સુખી હતા, અને આજે પૈસા તમારી પાસે ખૂબ આવ્યા ત્યારે તમે વિચાર કરો કે બે સ્થિતિમાં તમારી સુખદ સ્થિતિ કઈ હતી. કે ભૂલાતી નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગીને, કે હંમેશા હતી જ્યાં ખુશી જિંદગીને, ખુશી જિંદગીને. કાંઈ નહોતું ત્યારે સુખી હતા. એનું કારણ છે કે બહુ ભોગ વિલાસ ભોગવીને સુખ લેવા જાય છે, પણ વસ્તુ સ્થિતિ એ સર્જાય છે કે સુખના સ્વાદની ક્ષમતા મરી જાય છે. એ ભૂખ્યા થતા, ખેતરમાં રહેતા કે શહેરમાં ગમે મજૂરી કરીને રહેતા છો, અને 5 રૂપિયાનો કે 1 રૂપિયાનો મકાઈનો ડોડો શેકીને મળતો, અને ઝાડને છાંયક લાકડાના થળીએ બેસીને ખાતા, અને જે આનંદ આવતો હતો એ આજ 250 રૂપિયાની થાળી જમવામાં આવતો નથી. કયો હા? તે દિવસે વાડિયાના ખેતરમાં એરડાને છાંયે, રજકાના પાળે, હાલતા પાણીના ધોરીએ, મરચાના કેરાના બાજુમાં રહીને લીલા મરચા હાથે તોડી તોડી, લીલા લસણના પાંદડા પડખે મૂકીને મીઠામાં બોળી કોળીને, બાજરાનો રોટલો મીઠા અને આ મરચું મીઠુંમાં બોળી, અને છાશનો ઘૂંટડો દોણીમાંથી લઈ લે, અને નિર્દોષ ગાજરનું કે ચીબડાનું મીઠા બોળેલું અથાણું એ જે આમ ધૂળનો ટેકાને ટેકો દઈને ખાતા હતા, અને જે આનંદ આવે છે એ આ ચાંદીની થાળીમાં લાડવા ખાતા નથી આવતો. આવે છે? કયો વાત? એ ધોરિયાને કાંઠે ડેફું મૂકીને જે ઊંઘ આવતી હતી એ આજે એકદમ કુલિંગ કરેલા એસીમાં પણ સુખ આવતું નથી. વસ્તુ ભોગવિલાસ મળ્યા પણ ક્ષમતા જતી રહી, ખબર એ જ નથી મૂળની પડતી કે જે ભોજન આ એક સમજાય જાય ને બધા કારણોમાં છે. કે આપણે એમ માનીએ છીએ જાજા સારા સારા પદાર્થો સારી રીતે અને એકદમ ડિસિપ્લિન થઈને જમું